સત્સંગરૂપી સરિતામાં જો કંસ સ્નાન કરે તો એ હંસ થઈને બહાર આવે, અને જો હંસ સ્નાન કરે તો એ પરમહંસ થઈને બહાર આવે. ત્યારે ભારતની જનતા જેને ચૂંટે એ સંસદમાં બેસે, અને ભગવાન ખુદ જેને ચૂંટે એ સત્સંગ સભામાં બેસે.